શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંદ ચૌદમો અધ્યાય ભવાટવીનું સ્પષ્ટીકરણ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, દેહના અભિમાની જીવો વડે સત્વ વગેરે ગુણોના ભેદથી શુભ અશુભ અને મિશ્ર શુભાશુભ એ ત્રણ પ્રકારના કર્મો થતા રહે છે. તે કર્મો દ્વારા જ નિર્માયેલો અનેક પ્રકારના શરીરો સાથે થતો સંયોગ વિયોગ વગેરે રૂપે જે અનાદિ સંસાર જીવોને પ્રાપ્ત થાય છે તેના અનુભવના છ દ્વાર છે, મન અને પાંચ જ્ઞાનેન્દ્રિય. તેમને આધીન થઈને આ જીવસમૂહ માર્ગ ભૂલીને ભયંકર જંગલમાં ભટકતો રહી ધનના લોભી વણજારાઓની જેમ પરમ સમર્થ ભગવાન વિષ્ણુને આશ્રિત રહેનારી માયાની પ્રેરણાથી ભયાનક જંગલ જેવા દુર્ગમ માર્ગે ચડીને સંસારરૂપી વનમાં જઈ પહોંચે છે. આ વન સ્મશાન જેવું અત્યંત અશુભ છે. આમાં ભટકતા જીવે પોતાના શરીરથી કરાયેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. અહીં અનેક વિઘ્નોને કારણે તેને પોતાના કાર્ય વ્યાપારમાં સફળતા મળતી નથી. તો પણ આ જીવ તેના શ્રમનું શમન કરનારા શ્રી હરિ અને ગુરુદેવના ચરણકમળોના મકરંદના મધના રસિક ભક્તો રૂપી ભમરાઓના માર્ગને અનુસરતો નથી. આ સંસારરૂપી વન એટલે કે ભવાટવીમાં મન સહિત છ ઇન્દ્રિયો જ પોતાના કર્મોની દ્રષ્ટિએ લૂંટારાઓ જેવી છે. મનુષ્ય ઘણું બધું કષ્ટ વેઠીને જે ધન કમાય છે તેનો ઉપયોગ ધર્મમાં થવો જોઈએ. તે જ ધર્મ જો સાક્ષાત ભગવાન પરમ પુરુષની આરાધના રૂપે થાય છે તો તે પરલોકમાં નિશ્રેયસનો હેતુ થાય છે એમ બતાવવામાં આવ્યું છે. પરંતુ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથી વિવેકહીન હોય છે અને મન વશમાં હોતું નથી તેના તે ધર્મના ઉપયોગ માટેના ધનને આ મન સહિત છ ઇન્દ્રિયો દર્શન સ્પર્શ શ્રવણ સ્વાદ ધ્રાણ સંકલ્પ વિકલ્પ અને નિશ્ચય એ વૃત્તિઓ વડે ગૃહસ્થોચિત વિષય ભોગોમાં ફસાવીને એવી રીતે લૂંટી લે છે જેમ બેમાન સરદારનું અનુગમન કરનારા તેમજ અસાવધાન વણજારાઓના ટોળાના ધનને ચોર લૂંટારાઓ લૂંટીને લઈ જાય છે. એટલું જ નહીં, તે સંસાર વનમાં રહેતા તેના કુટુંબીઓ કે જેઓ નામથી તો પત્ની પુત્ર વગેરે કહેવાતા હોય છે પણ જેમના કર્મો સાક્ષાત વરુઓ અને ગિદ્ધો જેવા હોય છે તે અર્થ લોલુપ ધનના લાલચુ કુટુંબીઓના ધનને પણ તેમની ઈચ્છા નહીં હોવા છતાંય તેના જોતા જ એવી રીતે ઝૂંટવીને લઈ જાય છે કે જેમ વરુઓ ભરવાડોથી સુરક્ષિત ઘેંટાઓને ઉપાડી લઈ જાય છે. જેમ ખેતરના કોઈ બીજને જો અગ્નિથી બાળી નાખવામાં આવ્યા ન હોય તો દર વર્ષે ખેડી નાખવા છતાં પણ ખેતી એટલે વાવણીનો સમય આવતા તે ખેતર ફરી પાછું ઝાડ ઝાંખરા વેલા ઘાસ વગેરેથી ગીચ થઈ જાય છે. તેવી જ રીતે આ ગૃહસ્થાશ્રમ પણ કર્મોની ભૂમિ છે. એમાં પણ કર્મોનો સર્વથા ઉચ્છેદ ક્યારેય થતો નથી, કારણ કે આ ઘર ગૃહસ્થી કામનાઓનો પટારો છે. ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયેલી તે વ્યક્તિના ધનરૂપ બાહ્ય પ્રાણોને ડાન્સ અને મચ્છરો જેવા નીચ મનુષ્યોથી તથા શલભ એટલે તીડ શકુંદ એટલે પક્ષી ચોર, ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે. ક્યારેક આ માર્ગમાં ભટકતી ભટકતી આ વ્યક્તિ અવિદ્યા, કામના અને કર્મોથી કલુષિત થયેલા પોતાના મનથી દ્રષ્ટિદોષને કારણે ગંધર્વનગર જેવા અસત, મિથ્યા એવા મૃત્યુલોકને સત્ય સમજવા લાગે છે. પછી ખાવું પીવું અને સ્ત્રી સમાગમ વગેરે વ્યસનોમાં ફસાઈને મૃગજળ જેવા મિથ્યા અસત વિષયો તરફ દોડવા લાગે છે. ક્યારેક બુદ્ધિના રજોગુણથી પ્રભાવિત થવાથી તમામ અનર્થોના મૂળ અગ્નિના મળરૂપ સ્વર્ણને જ સુખનું સાધન સમજીને તેને પામવા માટે આતુર થઈને એવી રીતે દોડાદોડ કરવા લાગે છે કે જેમ વનમાં ઠંડીથી થરથરતો માણસ આગ માટે વ્યાકુળ થઈને ઉલ્મુખ પિશાચ આગ્યા વેતાળ ભણી તેને આગ માનીને દોડે છે. ક્યારેક આ શરીરને જીવિત રાખનાર ઘર, અન્ન, જળ, ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસાર રૂપી વનમાં અહીં તહીં દોડધામ કરતો રહે છે. ક્યારેક આંધીની જેમ આંખોમાં ધૂળ ભરી દેનારી સ્ત્રી એટલે કે પત્ની ખોળામાં બેસાડી લે છે તો તત્કાળ પ્રેમાદ બની જઈને સત્પુરુષોના મર્યાદાનો પણ વિચાર કરતો નથી. તે સમયે આંખોમાં રજોગુણની ધૂળ ભરાઈ જવાથી બુદ્ધિ એવી મલિન થઈ જાય છે કે પોતાના કર્મોના સાક્ષી દિશાઓના દેવતાઓને પણ વિસારે પાડી દે છે. ક્યારેક આપોઆપ જ એકાદવાર વિષયોનું મિથ્યાપણું જાણી લેવા છતાં પણ અનાદિકાળથી શરીરમાં આત્મબુદ્ધિ રહેવાથી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે રણમાંના મૃગજળ જેવા વિષયો તરફ જ પાછો દોડવા લાગે છે. ક્યારેક પ્રત્યક્ષ બોલનારા ગુવડ જેવા શત્રુઓની અને પરોક્ષપણે બોલનારા તમરાઓ જેવા રાજાની અત્યંત કઠોર તેમજ દિલને દઝાડનારી ભયાવહ ધાક ધમકીથી તેના કાન અને મનને ઘણી વેદના થાય છે. પૂર્વે કરેલા પુણ્યો ક્ષીણ થઈ જવાથી આ જીવતો જ મરેલા મળદા જેવો થઈ જાય છે અને જેવો કારસ્કર કાકતુંડ વગેરે ઝેરી ફળોવાળા પાપ પુષ્પો, પાપ વૃક્ષો એવા જ પ્રકારની દૂષિત વેલીઓ અને ઝેરી કુવાઓ જેવા છે તથા જેમનું ધન આલોક અને પરલોક બંને માટે કામમાં આવતું નથી અને જેઓ જીવિત હોવા છતાં શબવત છે તેવા કૃપણ મનુષ્યોનો આશ્રય લે છે. ક્યારેક અસત એટલે કે દુષ્ટ મનુષ્યના સંગથી બુદ્ધિ બગડી જવાને કારણે સૂકી નદીમાં પડીને દુઃખી થયા જેવો એ લોક અને પરલોકમાં દુઃખી આપનારા પાખંડમાં જઈ પડે છે. બીજાઓને સતાવવાથી એને જ્યારે અન્ન પણ મળતું નથી ત્યારે પોતાના સગા પિતા અને પુત્રોને અથવા જેમની પાસે પિતા પુત્ર વગેરેનું એક તણખલું પણ જુએ છે તેમને ફાડી ખાવા તત્પર બની જાય છે. ક્યારેક પ્રિય વિષયો વિનાના અને પરિણામે દુઃખમય લાગતા ઘરમાં દાવાનળની જેમ જઈ પહોંચે છે તો ત્યાં ઇષ્ટજનોનો વિયોગ વગેરેથી તેના શોકની આગ ભભૂકી ઉઠે છે. તેનાથી સંતપ્ત થઈને તે ઘણો જ ખિન્ન થવા લાગે છે. ક્યારેક કાળ જેવો ભયંકર રાજકુળ રૂપ રાક્ષસ તેના પરમ પ્રિય ધનરૂપી પ્રાણને હરી લે છે ત્યારે તે શબવત નિર્જીવ થઈ જાય છે. ક્યારેક મનોરથના પદાર્થો જેવા અત્યંત મિથ્યા પિતા, પિતામહ વગેરે સંબંધોને સત્ય માનીને તેમના સહવાસથી સ્વપ્નવત ક્ષણિક સુખ અનુભવે છે ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધાનો કર્મવિધિનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે તેનું અનુષ્ઠાન કોઈ પર્વતના કપરા ચઢાણ જેવું જ છે। લોકોને તે તરફ પ્રવૃત્તિ કરતા જોઈને તેમની દેખાદેખીથી જ્યારે આ પણ તે અનુષ્ઠાન પૂરું કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાત જાતની મુશ્કેલીઓથી ક્લેશ પામીને કાંટા અને કાંકરાથી ભરેલા ભૂમિમાં જઈ પહોંચેલી વ્યક્તિની જેમ દુઃખી થઈ જાય છે। ક્યારેક પેટની અસહ્ય આગથી અધીરો થઈને પોતાના કુટુંબ પર ગુસ્સે થાય છે। પછી જ્યારે નિદ્રારૂપ અજગરની ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે અજ્ઞાન રૂપ ઘોર અંધકારમાં ડૂબીને સુના વનમાં ફેંકી દીધેલા મડદા જેવો સૂતેલો પડી રહે છે। તે સમયે તેને કોઈ વાતનું ભાન રહેતું નથી। ક્યારેક દુર્જન રૂપી કરડનારા દંશ દેનારા જીવ એટલા કરડે છે, તિરસ્કાર કરે છે કે જેમના વડે આ બીજાઓને કરડતો હતો એના તે ગર્વરૂપી દાંત તૂટી જાય છે। ત્યારે આને અશાંતિના કારણે ઊંઘ પણ આવતી નથી તથા મર્મ વેદનાને કારણે ક્ષણે ક્ષણે વિવેક શક્તિ ક્ષીણ થતી રહેવાથી અંતે આંધળાની જેમ આ નરકરૂપ અંધારા કૂવામાં જઈ પડે છે। ક્યારેક વિષય સુખરૂપ મધુબિંદુઓનો ખોળતો ખોળતો આ જ્યારે છાના છપના પરસ્ત્રી કે પરદનને તરફ તફડાવવા ઈચ્છે છે ત્યારે તેમના સ્વામીઓ કે રાજાના હાથે માર્યો જઈને એવા નરકમાં જઈ પડે છે કે જેનો કોઈ પાર પત્તો નથી। આથી જ એવું કહેવાય છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહીને કરેલા લૌકિક અને વૈદિક બંને પ્રકારના કર્મો જીવને સંસારની જ પ્રાપ્તિ કરાવે છે। જો કોઈ રીતે રાજા વગેરેના બંધનમાંથી આ છૂટી પણ જાય તો અન્યાયથી અપહરણ કરેલ તે સ્ત્રી કે ધનને દેવદત્ત નામની કોઈ બીજી વ્યક્તિ છીનવી લે છે અને તેની પાસેથી વળી વિષ્ણુમિત્ર નામની કોઈ ત્રીજી વ્યક્તિ આંચકી લે છે। આ પ્રમાણે તે ભોગો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય પાસે જતા રહેતા હોય છે, એક ઠેકાણે ઠરીને રહેતા નથી। ક્યારેક ક્યારેક ઠંડી વાવાઝોડું વગેરે આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક અનેક દુઃખોની પરિસ્થિતિઓનું નિવારણ કરવામાં સમર્થ નહીં હોવાથી અપાર ચિંતાઓને કારણે ઉદાસ થઈ જાય છે। ક્યારેક પરસ્પર આપલેનો વ્યવહાર કરતી વખતે કોઈ બીજાનું થોડું સરખું પૈસા ભાર અથવા એનાથી પણ ઓછું ધન ચોરી લે છે તો આ બેઈમાનીને કારણે તેની સાથે વેર બંધાઈ જાય છે। હે રાજન, આ માર્ગમાં અગાઉ કહ્યા તે વિઘ્નો ઉપરાંત સુખ દુઃખ રાગ દ્વેષ ભય અભિમાન પ્રમાદ ઉન્માદ શોક લોભ મોહ મત્સર ઈર્ષા અપમાન ભૂખ તરસ આદિવ્યાધિ જન્મ જરા વૃદ્ધત્વ મૃત્યુ વગેરે બીજા પણ અનેક વિઘ્નો છે। આ વિઘ્ન પ્રચુર માર્ગમાં આ રીતે ભટકતો જીવ કોઈ વખત દેવ માયારૂપી સ્ત્રીના બહુપાસમાં પડીને વિવેકહીન થઈ જાય છે ત્યારે તેના માટે વિહાર ગૃહ વગેરે બનાવવાની ચિંતાથી ગ્રસ્ત રહે છે તથા તેના આશ્રય રહેનારા પુત્ર પુત્રી અને અન્ય બીજી સ્ત્રીઓના મીઠા મીઠા બોલ દ્રષ્ટિ નેત્રકટાક્ષ અને ચેષ્ટાઓમાં આસક્ત થઈને તેમનામાં જ ચિત્ત ફસાઈ જવાથી તે ઇન્દ્રિયોનો દાસ અપાર અંધકારમય નરકોમાં પડે છે। કાળચક્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનું આયુધ છે। તે પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધીના પળ ઘડી વગેરે અવયવોથી યુક્ત છે, તે નિરંતર સાવધાન રહીને ઘૂમતું રહે છે. જલ્દી જલ્દી બદલાતી બાળપણ, યૌવન વગેરે અવસ્થાઓ જ તેની ગતિ છે, જેના વડે તે બ્રહ્માથી માંડીને શુદ્ર અતિશુદ્ર તણખલા સુધીના બધા જ ભૂત પ્રાણી પદાર્થોનો નિરંતર સંહાર કરતું રહે છે. તેની ગતિમાં કોઈ પણ અડચણ ઊભી કરી શકતું નથી. તેનો ભય રાખવા છતાં પણ જેમનું આ કાળચક્ર નિજી આયુધ છે, તે સાક્ષાત ભગવાન યજ્ઞ પુરુષની આરાધના છોડીને આ મંદ બુદ્ધિ મનો મનુષ્ય પાખંડીઓના ચક્કરમાં પડીને તેમના કંક, ગિદ્ધ, બગ અને બટેર જેવા અર્થ આર્ય શાસ્ત્રોએ બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે, કે જેમનો માત્ર વેદ બહારના અપ્રામાણિક આગમ શાસ્ત્રોએ જ ઉલ્લેખ કર્યો છે. આ પાખંડીઓ તો પોતે જ છેતરાયેલા છે, જ્યારે આ પણ તેમની છેતરપિંડીથી ભેરવાઈને દુઃખી થાય છે ત્યારે બ્રાહ્મણનું શરણ લે છે. પરંતુ ઉપનયન સંસ્કાર પછીના શ્રુતિ સ્મૃતિ કથિત કર્મોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરવી વગેરે તેમના બ્રાહ્મણોના જે શાસ્ત્રો આચરણ છે તે તેના સારા લાગતા નથી. તેથી વેદોક્ત આચરણોને અનુકૂળ શુદ્ધિ પોતાનામાં નહીં હોવાને કારણે આ કર્મો વિનાના શુદ્ર કુળમાં પ્રવેશે છે, કે જેનો સ્વભાવ વાનરોની જેમ કેવળ કુટુંબનું પોષણ અને સ્ત્રીનું સેવન કરવું એ જ છે. ત્યાં કોઈ રોકટોક વિના સ્વચ્છંદ વિહાર કરવાથી આની બુદ્ધિ અત્યંત દીન થઈ જાય છે અને એકબીજાના મુખ જોવા વગેરે વિષય ભોગોમાં ફસાઈને અને પોતાના મૃત્યુકાળનું પણ સ્મરણ થતું નથી. વૃક્ષોની જેમ જેમનું ફળ લૌકિક સુખ જ છે, તેવા ઘરોમાં જ સુખ માનીને વાનરોની જેમ પત્ની પુત્ર વગેરેમાં આસક્ત થઈને આ પોતાનો સઘળો સમય મૈથુન વગેરે વિષય ભોગોમાં જ વિતાવી દે છે. આ પ્રમાણે પ્રવૃત્તિ માર્ગમાં અવરોધાયેલો સુખ દુઃખ ભોગવતો આ જીવ રોગરૂપી પર્વત ગુફામાં ફસાય છે અને તેમાં રહેતા મૃત્યુરૂપી હાથીથી ડરતો રહે છે. ક્યારેક ક્યારેક ઠંડી, હિમપાત, વાવાઝોડું વગેરે અનેક પ્રકારના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોનું નિવારણ કરવામાં અસફળ થાય છે. ત્યારે તે સમયે વિષયોની અપાર ચિંતાથી આ જીવ ખિન્ન બની જાય છે. ક્યારેક પરસ્પર ખરીદ વેચાણ વગેરે વ્યાપાર કરતા ઘણી કંજુસાય કરવાથી અને થોડુંક ધન મળી જાય છે. ક્યારેક ધનનો નાશ થવાથી જ્યારે આની પાસે સુવા, બેસવા, ખાવા વગેરેની પણ કોઈ સામગ્રી રહેતી નથી ત્યારે પોતાના અભિપ્સિત ભોગો નહીં મળવાથી આ તેમને ચોરી વગેરે હીણા ઉપાયોથી મેળવવાનો નિશ્ચય કરે છે. આને લીધે આને જ્યાં ને ત્યાં બીજાઓના હાથે ઘણું અપમાનિત થવું પડે છે. આ પ્રમાણે ધનની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી પણ આ પોતાની પૂર્વ વાસનાઓથી વિવશ થઈને પરસ્પર લગ્ન વગેરે સંબંધ બાંધતો અને તોડતો રહે છે. આ સંસાર માર્ગમાં ચાલનારો આ જીવ અનેક પ્રકારના ક્લેશો અને વિઘ્નો અડચણોથી બાધિત થવા છતાં પણ માર્ગમાં જેના પર જ્યાં સંકટ આવે છે અથવા જે કોઈ મરી જાય છે તેને ત્યાં જ છોડી દે છે તથા નવા જન્મેલાઓનો સાથ સાધે છે ક્યારેક કોઈના માટે શોક કરે છે, કોઈનું દુઃખ જોઈને મૂર્છિત થઈ જાય છે, કોઈનો વિયોગ થવાથી થવાની આશંકાથી ભયભીત થઈ જાય છે, કોઈની સાથે ઝઘડવા લાગે છે, કોઈ સંકટ આવે તો રોકકળ કરવા લાગે છે, ક્યારેક મનને અનુકૂળ કોઈ વાત બની જાય તો ખુશીનો માર્યો ફૂલ્યો સમાતો નથી, ક્યારેક ગાવા લાગે છે અને ક્યારેક તેમને ખાતર બંધનમાં પડવામાં પણ ખચકાતો નથી. સાધુઓ આની પાસે ક્યારેય આવતા નથી. આ સાધુઓના સંગથી હંમેશા વંચિત રહે છે. આ પ્રમાણે આ નિરંતર આગળ જ વધતો રહે છે. જ્યાંથી આની યાત્રા શરૂ થઈ છે અને જેને આ માર્ગની અંતિમ અવધિ કહી છે, કહે છે, તે પરમાત્મા પાસે આજ સુધી પાછો ફર્યો નથી. આ યોગ શાસ્ત્ર કર્મકાંડ પરમાત્મા સુધી તો પહોંચાડી શકતું નથી, જેમણે બધા પ્રકારના દંડ શાસનનો ત્યાગ કરી દીધો છે તે નિવૃત્ત પરાયણ સંયત આત્માવાળા મુનિજનો તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. જેઓ દિગ્ગજોને જીતનારા અને મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા રાજર્ષિઓ છે તેમની પણ ત્યાં સુધી ગતિ નથી. તેઓ સંગ્રામ ભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ પ્રાણોનો પરિત્યાગ જ કરે છે, તથા જેમાં મારી છે એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું તે પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને પોતે પરલોકમાં ચાલ્યા જાય છે. તેઓ પણ આ સંસારને પાર કરી શકતા નથી. પોતાના પુણ્ય કર્મોરૂપી લતાનો આશ્રય લઈને જો કોઈ પ્રકારે આ જીવ તે સંકટોમાંથી કે નરકમાંથી છુટકારો મેળવી પણ લે છે તો ફરી પાછો આજ પ્રમાણે સંસાર માર્ગમાં ભટકતો આ જન સમુદાયમાં ભળી જાય છે. આજ દશા સ્વર્ગ વગેરે ઉર્ધ્વ લોકમાં જનારાઓની પણ છે. હે રાજન, રાજર્ષિ ભરત વિશે પંડિત જનો એવું કહે છે કે જેમ ગરુડની સ્પર્ધા કોઈ માખી કરી શકતી નથી, તેવી જ રીતે રાજર્ષિ મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ અન્ય રાજા મનથી પણ કરી શકતો નથી. તેમણે પુણ્ય કીર્તિ શ્રીહરિમાં અનુરક્ત થઈને અતિ મનોરમ પત્ની પુત્રો મિત્રો અને રાજ્ય વગેરેનો યુવાવસ્થામાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો. બીજાઓ માટે તો એ બધાનો ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે. તેમણે ત્યજી દેવા અતિ મુશ્કેલ એવા પૃથ્વી પુત્રો સ્વજનો સંપત્તિ અને પત્નીની તથા જેના માટે મોટા મોટા દેવતાઓ પણ કરગરતા રહે છે, પણ જે પોતે તેમના પ્રત્યે દયા દ્રષ્ટિ કરવા તેમના પર દ્રષ્ટિપાત કરતી રહે છે તે લક્ષ્મીની પણ લેશ માત્ર ઈચ્છા કરીને. આ બધું તેમને યોગ્ય જ હતું, કારણ કે જે મહાનુભાવોનું ચિત્ત ભગવાન મધુસૂદનની સેવામાં અનુરક્ત થઈ ગયું હોય છે તેમની દ્રષ્ટિમાં મોક્ષનું પદ પણ અત્યંત તુચ્છ છે. તેમણે મૃગ શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા થતાં ઊંચા અવાજે કહ્યું હતું કે ધર્મનું રક્ષણ કરનારા, ધર્મના અનુષ્ઠાનમાં નિપુણ, યોગ વડે જાણી શકનારા, સાંખ્ય યોગના પ્રતિપાદ્ય, પ્રકૃતિના અધીશ્વર, યજ્ઞમૂર્તિ, સર્વ અંતર્યામી શ્રી હરિને નમસ્કાર છે. હે રાજન, રાજર્ષિ ભરતના પવિત્ર ગુણો અને કર્મોની ભક્તજનો પણ પ્રશંસા કરે છે. તેમનું આ ચરિત્ર ઘણું કલ્યાણકારી, આયુષ્ય અને ધનની वृद्धि करनारो, लोकमां संसारमां स्वीय स्वधारनारो अने अंते स्वर्ग तथा मोक्ष मेळवी आपनारो। जे मनुष्य आ चरित्र सांभळे छे अथवा संभळावे छे अने आनु अभिनंदन करे छे तेनी सगळी कामनाओ आप मेळे ज पूर्ण थई जाय छे। बीजाओ पासेथी तेणे कशुं ज मागवुं पड़तुं नथी। पांचमा स्कंद अंतर्गत भरत उपाख्यान मानो पारोक्ष विवरण नामनो 14मो अध्याय समाप्त। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।